سورہ قریش سورہ نمبر 106 بسم اللہ الرحمن الرحیم اللہ نا نام تھی جینی رحمت اتلی وشال چھے اتلی موٹی چھے کہ جے تینے مانے چھے તેના ઉપર તો રહેમ કરે છે, પણ જે તેને નથી માનતો તેના ઉપર પણ તેની રહેમત ફેલાયેલી છે. કુરેશની કોમમાં શોખ પૈદા થવાના કારણે الشتاء والصيف એટલે કે શિયાળાને ઉનાળામાં ઠંડી અને ગરમીમાં પોતાના વેપારી કાફલા પરદેશ મોકલવાનો શોખ પૈદા થયો. فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ માટે તેમને જોઈએ કે આ ઘરના પાલનહારની ઈબાદત કરતા રહે. તેમના માટે જરૂરી છે કે આ ઘરના રબની પૂજા કરતા રહે. જે ભૂખથી બચવા માટે તેમને ખાવાનું આપે છે અને લૂંટફાટની બીકથી તેમને અમાનમાં રાખે છે, તેમની હિફાજત કરે છે.